જો આપણી શરણાગતિ, જો આપણું સમર્પણ, જો આપણી સેવા, જો આપણી ભક્તિ સત્ય હોય તો સમદર્શિતા પ્રકટ કરવી જોઈએ કે જે નોકર કરી શકે છે તો વૈષ્ણવ શા માટે નથી કરી શકતો, ને વૈષ્ણવ જો નથી કરી શકતો તો પગારદાર નોકર કેવી રીતે કરી શકે સેવા? જો પગારદાર નોકર ન રહી જાય સેવામાં તો સેવાનો આટલો મોટો તામઝામ કોઈ મહારાજથી નભે એવું નહીં. મહારાજથી તો ન નભે, મહારાજશ્રીના પિતૃચરણથી ન નભે અને પિતામહચરણથી પણ ન નભે એવી સ્થિતિ છે. કોઈ મહારાજની વહુજી તૈયાર નથી. આજે વહુજીઓ તલાક આપી દે છે સેવા કરનાર મહારાજને. હો હમણાં રિસેન્ટલી એક તલાક થઈ ગઈ એ બાબતના, કે ના ના આવું બધું હોય તો મારે નથી પરણવું મહારાજને. પહેલાં વહુજીઓ લાલાયિત રહેતી હતી મહારાજને પરણવાને માટે, પણ હવે વહુજીઓએ તલાક આપવા માંડી છે મહારાજોને એ કારણથી કે ના ના આ બધો તો પૂજારીનો ધંધા, અમારે પૂજારી નથી થવું, એના કરતાં અમે પોતે નોકરી કરીને કમાઈને ખાશો. સાદી સગાઈ ભાંગી જતી હોય છે આ બધો પ્રકાર જોઈને. નવી ભણેલી ગણેલી લાલીઓ વહુજીઓ તલાક આપી દે છે, એટલે કંઈક આંધલે બહેરું કૂટાઈ ગયું છે. સદંતર આપણે સમજી નથી રહ્યા, જે દિશામાં આગળ વધી રહ્યા છે તે મહાપ્રભુજીએ ચીંધેલી દિશા નથી. જે દિશામાં આગળ વધવા માંગીએ છીએ એનો મહાપ્રભુજી નિષેધ કરે છે. જે દિશામાં મહાપ્રભુજી વિધાન કરે છે તે દિશામાં આપણને શું કનળગત છે એ આપણે આપસમાં બેસીને જો ખુલાસાપૂર્વક નિખાલસ વિચાર ન કરી શકીએ તો આ માર્ગનું શું થશે? તમારું મારું જે થવાનું હોય તે થશે, પણ આ માર્ગનું શું થશે એ આપણે શાંત ચિત્તથી વિચારવું પડશે શરણાગતિના શિબિરમાં. તેથી આ પ્રશ્ન પ્રસક્ત થાય છે કે જો પ્રમાણ હોય, આપણો માર્ગ પ્રમાણનો માર્ગ હોય, તો કોઈ પ્રમાણ કોઈ દિવસે પ્રમેય ન હોય જેનો, એવા વસ્તુને આપણે પ્રમાણ કહી શકતા નથી. જે પ્રમેય હોય, માર્ગ હોય આપણો, તો એનો કોઈક ને કોઈક પ્રમાણ ન હોય તો એવી વસ્તુને આપણે પ્રમેય કહી શકતા નથી. કોઈ જો આપણો સાધન માર્ગ હોય તો કોઈ પણ જે સાધન જેનું કાંઈ ફલ ન હોય તેવો સાધનને સાધન કહી શકાતું નથી. અને જો આપણો માર્ગ ફલાત્મક માર્ગ હોય તો કોઈ પણ ફલને ફલ કહી શકાતું નથી જ્યાં સુધી એનો કોઈક ને કોઈક સાધન ન હોય. અંતર એટલું જ પડશે મર્કટ ન્યાયનો કે માર્જારી ન્યાયનો, એટલે વાંદરીના ન્યાયનો કે બિલાડીના ન્યાયનો. વાંદરીના ન્યાયમાં ફરક એટલો જ છે કે વાંદરીનો બાળક વાંદરીને પકડી રાખે છે અને વાંદરી પણ એને કૂદકો લગાવવામાં સહાય થાય છે. એમાં 50-50 નર અને નારાયણનો એકબીજાને સહયોગ છે. અને એમાં જે માર્જારી ન્યાય છે એમાં 75% બિલાડીનો રોલ છે અને 25% બિલાડીના બાળકનું રોલ છે, કે જે વખતે કૂદકો મારતો હોય તે વખતે એને કરડે નહીં, એને લભુરિયા ન ભરે, એને નખોરિયા ન ભરે, એટલું ન ભરે તો એ સરખી રીતે કૂદાવી શકે છે. આપણા પ્રભુ પણ આ સંસારની જે ખીણ છે એમાંથી આપણને કૂદાવીને નિત્ય લીલામાં લઈ જઈ શકે છે. પણ જો તમે પ્રભુને તમારા ધંધાકી મનોવૃત્તિથી કરડો નહીં, તમારી લાભ કામનાથી વૃત્તિથી, લાભ પૂજાર્થ યત્નથી તમે તમારા પ્રભુને જ નખોરિયા ન ભરતા હો તો તમને પ્રભુ કુદાવી જશે માર્જારી ન્યાયથી. વરના તો એવું નહીં સમજતા કે સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય પર સર્વત પાપ પીનસ્ય દીનસ્ય શ્રીકૃષ્ણ શરણમ મમ. શ્રીકૃષ્ણ ખરેખર તમારો આ સ્થિતિમાં શરણ છે, પણ એ શરણ ક્યારે થશે કે જ્યારે તમે શ્રીકૃષ્ણને સર્વવિધ રક્ષક માનતા હશો. શેઠિયાઓને રક્ષક નહીં માનતા હો, મનોરથીઓને રક્ષક નહીં માનતા હો તમારી શરણાગતિના, તમારી શરણાગતિના કમિશન એજન્ટોને રક્ષક નહીં માનતા હો, ફક્ત પ્રભુ પ્રભુ અને પ્રભુને જ જો તમે શરણ માનતા હો તો પ્રભુ તમારી રક્ષા કરી શકશે. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ પ્રાપ્તમ સેવેત નિર્મમ. એ મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે જે પ્રભુની તમે શરણાગતિ લઈ રહ્યા છો એના ઉપર અવિશ્વાસ નહીં કરતા. શ્રદ્ધાથી તમે એની શરણાગતિ સ્વીકારી, પણ એના ઉપર અવિશ્વાસ નહીં કરતા. અવિશ્વાસ તમને ક્યારે થશે કે જ્યારે તમને જે પ્રાપ્ત થઈ રહ્યું છે એનાથી તમે સંતુષ્ટ નથી, અથવા જે તમને પ્રાપ્ત નથી થઈ રહ્યું એના બાબતમાં તમને ખોટી લાલસા તમે વધારી લીધી છે, તો તમે પછી વિશ્વાસ પ્રભુમાં નહીં કરી શકશો. કેમ કે ત્યારે તમને એ જ્યાંથી મળતું હશે ત્યાંથી તમને ટટોલવાની ઈચ્છા થશે કે આજે મારે છોકરીને બેટીજીને પરણાવવા છે હવે ભગવાન તો આપતા નથી, તો કોઈક શોધી લાવો ને છપ્પન ભોગના મનોરથીને, મારે આજે કાર લેવી છે, હવે ભગવાન તો કાર અપાવતા નથી, તો કંઈક એક મનોરથ કરું હિંડોલાનો કેસરનો, ને પછી કાર આવી જશે, ટીવી આવી જશે. આ બધા પ્રકારોમાં તમે તમારા ઠાકોરજી ઉપર અવિશ્વાસ પ્રકટ કરી રહ્યા છો. કોઈ પત્ની પોતાના પતિ ઉપર આવો અવિશ્વાસ કરે કે મારો પતિ મને ટીવી અપાવતો નથી, સાડી અપાવતો નથી, એટલે જાઓ ને થોડોક પડોશીને જઈને પૂછી આવું કે કેમ છો, મજામાં છો, ઢોકળા ભાવે છે કે ફાફડા, ઢોકળા જોઈતા હોય તો ઢોકળા નહીં ભાવે તમને મનોરથી કરી દઉં, ફાફડા ભાવતા હોય તો ફાફડાનો કરી દઉં, ચૂરમા ભાવતો હોય તો ચૂરમા તમને સપ્લાય કરી દઉં, થોડુંક ટીવી તો અપાવી દો. એવા જો ચક્કર માંડવા માંડે ને પાડોશીના, તો તમને શંકા થાય કે ન થાય? એમ ઠાકુરજીને શંકા થતી હશે કે તમને મારા ઉપર કેમ વિશ્વાસ ના આવ્યો, જ્યારે તમે મને પતિ માનો છો ત્યારે મને છોડીને તમે મનોરથીના શરણાગત કેમ થઈ ગયા? જો તમે મનોરથીના શરણાગત થયા તો તમને મારામાં વિશ્વાસ નથી. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અવિશ્વાસો ન કર્તવ્ય, સર્વથા બાધકસ્તુ સ બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ પ્રાપ્તમ સેવેત નિર્મમ. જે પ્રભુ તમને આપે છે એનું તમે એને માણતા થાઓ, અને એમાં માણવામાં તમે એટલી બધી મમતા ન વધારી લો કે ચરણ ભેટ આવતી હોય તો એ ઠાકોરજીના નામની ભેટ લેશું, ઠાકોરજીના નામની ભેટ આવતી હોય તો મનોરથના નામની ભેટ લેશું, મનોરથના નામની ભેટ આવતી હોય તો ઠાકોરજીને વ્રજયાત્રા પધરાવીને ભેટ લેશું, અને વ્રજયાત્રામાં પધરાવ્યા પછી પણ સંતોષ નથી થતો તો ભાગવત સપ્તાહ કરાવીને પાછી ભેટ લેશું, અને ભાગવત સપ્તાહ કરીથી પણ પાછો સંતોષ નથી થતો એટલે 108 ભાગવત સપ્તાહ કરાવશું, અને 108 ભાગવત સપ્તાહથી પાછો સંતોષ નથી થતો 10 અવતારના 10 યજમાન ઊભા કરીને લેશું, અને 10 અવતારના 10 યજમાન ઊભા કરીને એમનાથી આરતીના પૈસા લેશું, તેનાથી સંતોષ નહીં થાય તો ગોવર્ધન લીલા કરાવશું, રૂકમણી લીલા કરાવશું, અન્નકોટ લીલા. અરે શું માંડી લીધું છે, ખોપડી ખાલી થઈ જાય. કોઈ સીએ હોય તો એને આટલા બધા પેલા નોંધવાના એ જ ન મળે કે આ કેટલી બધી આઈટમમાં કેટલી બધી આવક જાવક છે, એનો ઉપાય કેવી રીતે, ટાંટિયો કેવી રીતે સરવૈયું કાઢવું. અને તેમાંય પાછા એવા એવા ચક્કર છે હો મજેદાર, તમે યાત્રાઓના તમે વર્ણન વાંચશો તો તમારો ચકિત થઈ જશો કે યાત્રામાં 35,000 રૂપિયા તમારે નોંધણી માટે, નામ નોંધણી માટે, બહુ સારી વસ્તુ છે. 35,000 આપીને તમે નામ નોંધાવ્યો. દરેક બેઠકજીમાં ધોતી, ઉપરના ચાંદીની ઝારી અને સૂકો મેવો તમારે સેવા કરવાની રહેશે. એ કરી લે વૈષ્ણવ, ચાલો. કેમ કે વૃજમાં થઈ થઈને બેઠક કેટલી, 20-25. પાછું દરેક બેઠકમાં તપેલી કરવાની. હવે મહારાજની આખી તપેલીના 5,000, મહારાજ છે કે કોઈ ભીમ, આટલું બધું ખાય 5,000નું એક તપેલીમાં? એટલો કેટલો મોટો પેટ છે મહારાજનો કે 5,000ની તપેલી? અને પાછું એમાં એમ કહેવાય છે કે 5,000 ન ભરી શકતા હો તો 2,500ના 2 આવી જાઓ તોય ચાલશે, અને 2,500ના ના આવતા હો તો 1,000ના પાછા 4 આવી જાઓ, 5 આવી જાઓ તે ચાલશે, ચાલો તે જમા કરાવી દઈએ. પાછા સાંજના ઘરમાં તપેલી નોખી. શું ધંધો છે કે ખબર જ નથી પડતી કે આનો છેડો કેવી રીતે આવશે. કાલે તો એવું થશે કે કટોરીના પાછા 100 રૂપિયા, ચમચાના 2 રૂપિયા, હિંગના 4 રૂપિયા, રાઈના 8 રૂપિયા. તપેલી છે, શું છે મહારાજની તપેલી? કઈ તપેલી ખબર નથી, તપેલી છે કે તપેલો છે, શું છે, કેટલું બધું સમાવી લેવા માંગો છો એક નાનકડી તપેલીમાં? આટલું બધું ભેગું કરાવાય? પ્રાપ્તમ સેવેત નિર્મમનો આ આશ્રય ભાવ છે? ટોટલ અવિશ્વાસ ઠાકુરજી ઉપર પ્રકટ થઈ રહ્યો છે કે જે તમને મળી રહ્યો છે એમાં તમને વિશ્વાસ નથી. એને આપણે શરણાગતિ સમજતા હોઈએ તો એ શરણાગતિ થઈ શકતી નથી. આને આપણે સમર્પણ સમજતા હોઈએ તો આ સમર્પણ થઈ શકતો નથી. આને સેવા સમજતા હોઈએ તો આ સેવા નથી, આ તો એક્સપ્લોઇટેશન છે, આ ભક્તિ નથી, આ તો ભગતી છે. મૂળમાં ધર્મ સંપ્રદાય છે કે ધર્મી સંપ્રદાય છે, આ બધાને આ મુદ્દાની ચકાસણીઓ આપણે આજે કરવી પડશે. આજે કરવી પડશે તો આપણને મહાપ્રભુજીએ ચીંધેલો માર્ગ સાચો દેખાશે, અને નહીં તો આપણે ક્યાંક ક્યાંક રઝળપટ્ટી કરી રહ્યા છે, મહાપ્રભુજીના માર્ગ ઉપર આગળ નથી વધી રહ્યા. મન લાગે છે કે મારે જે કંઈ ધર્મ છે કે ધર્મી સંપ્રદાય છે એ બાબતનો જે ધર્મ સંકટ હતો તેની ભૂમિકા રૂપે મારે જે કંઈ કહેવું હતું, કડવા હશે મીઠા હશે શબ્દો, એમાં મને કંઈ કડવા હોય તો એ વાંધો નથી ને મીઠા હોય તો એ વાંધો નથી, કેમ કે આપણે ત્યાં સંવત્સરના દિવસે કડવો લીમડો મિશ્રીમાં સાથે ખાવામાં આવે છે કે આખો વરસ આપણે જીવનની બધી કડવાહટ અને જીવનની બધી મીઠાશને માણવા માટે તૈયાર થઈ જઈએ સંવત્સરના દિવસે. તો મારી તમને અનુરોધ છે કે મેં જે કંઈ વાત કહી હોય એમાં જે કંઈ કડવાહટ કે મીઠાશ હોય એને સંવત્સરના કડવો લીમડો અને મિશ્રીની માફક તમે લેશો ને તો આખો વરસ પુષ્ટિમાર્ગ તમે સરખી રીતે જીવી શકશો.